ઘણા લોકો કહે છે હું બહુ બિઝી છું, પણ પ્રશ્ન એ છે બિઝી હોવું ખરેખર સફળતા છે? જો તમે આખો દિવસ કામ કરો પણ મન જ શાંત ન હોય તો, પરિવાર માટે સમય ન હોય, આરોગ્ય બગડતું જાય અને રાત્રે સૂતા વખતે પણ તણાવ રહે તો એ સફળતા નથી, એ તો નિષ્ફળતા છે. સફળતા એટલે બેલેન્સ, કામ સાથે આરામ, લક્ષ્ય સાથે આનંદ, સમય સાથે સંબંધ અને દોડ સાથે શાંતિ. મિત્રો, બિઝી માણસ ખોટી દિશામાં દોડે છે, જ્યારે બેલેન્સ્ડ માણસ સાચી દિશામાં ચાલે છે. આજે એક પ્રશ્ન પોતાને પૂછીએ, હું માત્ર બિઝી છું કે સાચે બેલેન્સ છું? મિત્રો, યાદ રાખીએ, જીવન મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. ધીમે ચાલશો પણ સાચી દિશામાં ચાલશો, એ જ સાચી સફળતા છે.